યો સનેહે બાઈ મને પ્રાણ શામળ્યો સને બાઈ મને પ્રાણથી પ્યારા શામળ્યો સને બાઈ મને પ્રાણથી પ્યારા ચેતડો બંધાણું મારું ચેતડો સંસારે સને બાઈ મન પ્રાણ અતિ પ્યારા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ

શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. નૂતન વર્ષના બધા ભક્તોને હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. પ્રારંભમાં ભગવાન સ્વામિનારાયણની અમૃતવાણી વચનામૃતથી નૂતન વર્ષનો પ્રારંભ કરીએ. કારિયાણીનું સાતમું વચનામૃત કાર્તિક સુધી પડવાને દિવસે રાત્રિને સમયે શ્રીજી મહારાજે વસ્તા ખાચરના દરબારમાં બિરાજમાન થઈને સંતો ભક્તોને જે અમૃત વચનો કહ્યા છે એનું શ્રવણ કરીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના કાર્તિક સુધી પડવાને દિવસ રાત્રિને સમયે ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની આગળ દીપમાળા પૂરી હતી અને તે દીપમાળા મધ્યે મંચ હતો ને તે ઉપર પલંગ બિછાવ્યો હતો ને તે પલંગ ઉપર શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ગામ બોચાસણવાળા કાશીદાસે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, જે મહારાજ ત્યાગી હોય તે તો નિવૃત્તિ માર્ગને અનુસર્યા છે, તે અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે અને જે ગૃહસ્થાશ્રમી છે તે તો પ્રવૃત્તિ માર્ગને અનુસર્યા છે, માટે તેને તો સંસારની અનંત વિટમણા વળગી છે, માટે તે ગૃહસ્થાશ્રમી કેમ સમજે તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ગૃહસ્થને તો એમ સમજવું જે જેમ પૂર્વે 84 લાખ જાતના મારે મા બાપ તથા સ્ત્રી છોકરા થયા હતા તેવાને તેવા જ આ દેહના પણ છે ને કેટલાક જન્મની મા બોન દીકરીઓ તે કેટલીક રઝળતી હશે તેની જેમ મારે મમતા નથી, તેમાં દેહના સંબંધી તેની પણ મારે મમતા ન રાખવી. એવી રીતે વિચાર કરીને સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ કરે ને સાધુનો સમાગમ રાખે તો ગૃહસ્થને પણ ત્યાગીની પેઠે અખંડ ભગવાનમાં વૃત્તિ રહે. પછી એવી રીતે શ્રીજી મહારાજની વાત સાંભળીને જે ગૃહસ્થ સર્વે સભામાં બેઠા હતા તેમણે હાથ જોડીને પૂછ્યું, જે મહારાજ જે ગૃહસ્થને તો એવી રીતે ન વર્તાય તેના શા હાલ થશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એ તો જે ભગવાન વિના અન્ય પદાર્થમાંથી વાસના માત્રને ટાળીને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખે તેની વાત કહી છે અને જે એવો બળિયો ન હોય તેને તો સત્સંગની ધર્મ મર્યાદામાં રહેવું અને સંત અને ભગવાન તેનો જે પોતાને આશરો છે તેનું બળ રાખવું જે ભગવાન તો અધમ ઉદાહરણ છે ને પતિત પાવન છે તે મને સાક્ષાત મળ્યા છે. પછી એવા શ્રીજી મહારાજના વચન સાંભળીને સર્વે હરિજન અતિશય રાજી થયા. પછી શ્રીજી મહારાજે સંતને પ્રશ્ન પૂછ્યો, જે વૈરાગ્ય ઉદય થયાનું શું કારણ છે? પછી જેને જેવો ભાષ્યો તેવો ઉત્તર કર્યો પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી સર્વે મુનિ બોલ્યા, જે મહારાજ એનો ઉત્તર તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વૈરાગ્યનું કારણ તો એ છે જે સદગ્રંથ ને સત્પુરુષના વચન તેને સાંભળીને જેને ચટકી લાગે અને ચટકી લાગે તે પાછી મટે જ નહીં, એવી જે ચટકી તે જ વૈરાગ્યનો હેતુ છે, બીજો વૈરાગ્યનો હેતુ નથી. અને જેને ચટકી લાગતી હોય ને તે તામસી હોય તથા રાજસી હોય તથા સાત્વિકી હોય તે સર્વેને વૈરાગ્ય ઉપજે અને જેને ચટકી લાગતી ન હોય તેને વૈરાગ્ય ન ઉપજે. જેને ચટકી લાગીને થોડા દિવસ કેડે ટળી જતી હોય તેને તો એ ચટકીનો વૈરાગ્ય અતિશય ખુવાર કરે. કેમ જે જ્યારે ચટકી લાગે ત્યારે ઘર મૂકીને જતો રહે, પછી ભેખ લીધા કેડે જે ચટકી લાગી હોય તે ઉતરી જાય અને પછવાડે ઘર તો ધૂળ ધાણી થઈ ગયું હોય, પછી જેમ ધોબીનો કૂતરો વાટનો નહીં ને ઘાટનો નહીં તેમ તે પુરુષ ઉભય ભ્રષ્ટ થાય છે. અને જે દ્રઢ વૈરાગ્યવાળો હોય તે પરમપદને પામે છે. પછી શ્રીજી મહારાજ અતિ પ્રસન્ન થતા બીજો પ્રશ્ન પરમહંસ પ્રત્યે પૂછતા હવાજે, આત્યંતિક કલ્યાણ તે કેને કહીએ? અને આત્યંતિક કલ્યાણને પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય તે પુરુષની સર્વક્રિયાને વિશે કેવી દશા વર્તતી હોય? પછી જેને જેવો ભાષ્યો તેવો સર્વ મુનિએ ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી સર્વે મુનિ હાથ જોડીને શ્રીજી મહારાજ પ્રત્યે બોલ્યા, જે એ મહારાજ એનો ઉત્તર તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિના કાર્ય જે 24 તત્વ તે સર્વે પ્રકૃતિને વિશે લીન થઈ જાય છે અને તે પ્રકૃતિ પુરુષ પણ અક્ષર બ્રહ્મના તેજમાં અદૃશ્ય થઈ જાય છે. અને પછી એકલું સચ્ચિદાનંદ ચિદ્ઘન જે તેજ તે રહે છે અને તે તેજને વિશે દિવ્ય મૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન વાસુદેવ તે અખંડ વિરાજમાન રહે છે. અને તેજ પોતે દિવ્ય મૂર્તિ થકા જીવના કલ્યાણને અર્થે મનુષ્યાકૃતિએ કરીને પૃથ્વીને વિશે સર્વજનને નયન ગોચર થકા વિચરે છે, ત્યારે જે જગતમાં અણસમજુ મૂર્ખ જીવ છે તે ભગવાનને માયિક ગુણે યુક્ત કહે છે. પણ એ માયિક ગુણે યુક્ત નથી, એ તો સદા ગુણાતીત દિવ્ય મૂર્તિ જ છે. અને તેનું જે ભગવાન અને તેનું જે તે ભગવાનનું સાકાર દિવ્ય સ્વરૂપ તેને જે વેદાંત શાસ્ત્ર છે તે નિર્ગુણ અછેદ્ય અભેદ્ય સર્વવ્યાપક એવી રીતે કરીને પ્રતિપાદન કરે છે. તે જીવની બુદ્ધિમાંથી માયિક ભાવ ટાળવાને અર્થે નિર્ગુણપણે કરીને પ્રતિપાદન કરે છે. અને એ ભગવાન તો ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એ સર્વે કાળને વિશે એકરૂપ કરીને જ વિરાજમાન છે, પણ માયિક પદાર્થની પેઠે વિકારને પામતા નથી, સદા દિવ્ય રૂપે કરીને જ વિરાજમાન રહે છે. એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે જે દ્રઢ નિષ્ઠા તેને આત્યંતિક કલ્યાણ કહીએ અને એવી નિષ્ઠાને પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય તેની આવી દશા હોય જે પિંડ બ્રહ્માંડનો તથા પ્રકૃતિ પુરુષનો પ્રલય થયા પછી અક્ષરધામને વિશે જે ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન રહે છે તે મૂર્તિને સ્થાવર જંગમ સર્વે આકારને વિશે જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે અને એ મૂર્તિ વિના બીજું અણુ માત્ર પણ ભાસે નહીં એ સિદ્ધ દશાનું લક્ષણ છે. ઇતિ વચનામૃતમ કાર્યાણીનું સાતમું વચનામૃતમ જે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. નૂતન વર્ષના પ્રારંભે શ્રીજી મહારાજે કાર્યાણી ગામમાં બોચાસણના કાશીદાસે જે પ્રશ્ન પૂછ્યો એ અનુસંધાને મહારાજે વાત કરી. ગૃહસ્થ ભક્તના હૃદયમાંથી પણ કેટલી ઊંચી અધ્યાત્મની વાત નવા વર્ષના પ્રારંભે કરી. મહારાજ ત્યાગી છે એ તો નિવૃત્તિ માર્ગને અનુસર્યા છે, ભગવાનમાં અખંડ વૃત્તિ રાખે પણ ગૃહસ્થાશ્રમી છે તે તો પ્રવૃત્તિ માર્ગને અનુસર્યા છે, માટે તેને તો સંસારની અનંત વિટમણા વળગી છે. તો એ કેવું સમજે તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે. મહારાજ એવું કીધું કે ગૃહસ્થને તો એમ સમજવું જે પૂર્વે 84 લાખ જાતના દેહ ધર્યા છે, એ દેહના સંબંધીઓનો અત્યારે કોઈ સંબંધ નથી, મમત્વ નથી, એવી માન્યતા દ્રઢ થાય તો મહારાજ કે ગૃહસ્થને પણ ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે. પહેલું વચનામૃત પણ અખંડ વૃત્તિનું છે. મહારાજ કે કઠણમાં કઠણ સાધન પણ એ છે, અને એથી આગળ અધિક પ્રાપ્તિ પણ કોઈ નથી. ભગવાનની મૂર્તિ છે, ચિંતામણી છે. ગુણાતીતાનંદ સ્વામી કીધું કે આ મનુષ્ય દેહ છે એ પણ ચિંતામણી છે. નવા વર્ષનું મુખ્ય પ્રયોજન જ એ છે, નવા વિચારો, શુભ વિચારો, પવિત્ર વિચારોથી જીવનને નવો ઓપ આપવાનો એક અવસર એટલે નવું વર્ષ. જે છીએ એથી કંઈક સારા બનીએ, જ્યાં છીએ ત્યાંથી આગળ વધીએ, જે હેતુ માટે પરમાત્માએ જન્મ જીવન આપ્યું છે એ હેતુને પૂરો કરવા માટે નવા સંકલ્પથી નૂતન વર્ષની શરૂઆત કરવી, એ હેતુને પ્રતિપાદન કરતા મહારાજે એવું કીધું કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી. કઠણમાં કઠણ સાધન પણ એ છે, અને એથી અધિક પ્રાપ્તિ પણ કોઈ નથી. ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવા માટે અડચણનું કારણ શું છે? ગૃહસ્થ કે ત્યાગી, આશ્રમ કોઈ મહત્વનો નથી. મહારાજ કે જેની મમતા છે જ્યાં બંધાયેલી હોય ને એમાં એને અખંડ વૃત્તિ રહે. ભગવત સ્વરૂપના ચિંતવનમાં મમતા છે એ વિક્ષેપનું કારણ બને છે, અડચણનું કારણ બને છે. ગુરુ મહારાજ અવારનવાર કથા વાર્તામાં કહેતા હોય કે એકમાં બંધાય એ અનેકમાં કેમ ન બંધાય? સર્વમાંથી જેની મમતા છૂટે છે અને એક ભગવાનમાં મમતા થાય, એટલે જ્યાં જેનું મમત્વ હોય, જ્યાં જેને રાગ હોય ને એનું ચિંતવન સહજ રીતે થાય છે. એટલા માટે મહારાજે એવું કીધું કે જેને મમતા નથી અને દેહના સંબંધીને વિશે જે મમતા નથી રાખતા, તો એવી રીતે વિચાર કરીને સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ કરે અને સાધુનો સમાગમ રાખે તો ગૃહસ્થને પણ ત્યાગીની પેઠે અખંડ ભગવાનમાં વૃત્તિ રહે છે. ભાવ જીવન એ વૃત્તિના માધ્યમથી ભગવાનમાં સમર્પિત થઈ શકે છે. સામાન્ય સાધન દશામાં આપણે કર્મ છે એ ભગવાનને સમર્પિત કરવાનું, બુદ્ધિ મન ઇન્દ્રિયો ભગવાનને આપ્યા છે ત્યારે એ ભગવાનના સ્વરૂપનો યથાર્થ મહિમા સમજીને મહિમાના માધ્યમથી, સમજણના માધ્યમથી જ્ઞાન એ પણ ભગવાનને સમર્પિત થાય, અને જ્ઞાન જ્યારે પરિપક્વ દશાને પામે ત્યારે આપણું ભાવ જીવન છે એ પણ ભગવાનને સમર્પિત થાય છે. જ્ઞાન, કર્મ અને પ્રેમ પરમાત્મા કેન્દ્રિત બને ત્યારે આપણું સમગ્ર જીવન છે એ ભગવત પરાયણ બને છે. મમતા એ ભગવત પરાયણ બનવામાં વિક્ષેપનું કારણ હોવાથી મહારાજે એવું કીધું કે ત્યાગી ગ્રહસ્થ કોઈ પણ હોય, મમતા મૂકે અને ભગવાનની મમતા થાય એટલે એને ભગવાનના સ્વરૂપનું ચિંતન થાય. વાત સાંભળીને હરિભક્તો થોડા મૂંઝાઈ ગયા એમ કે મહારાજ આવું ન થાય તો એના શા હવાલ થશે. એટલે મહારાજે થોડુંક હળવું કરીને સહેલો વિકલ્પ આપ્યો. મહારાજ કે એ તો નિવૃત્તિ પકડીને જે બેઠા છે એમની આ વાત છે, પણ એવી રીતે જે ન વર્તતા હોય તો એમણે તો ભગવાનનો મહિમા સમજીને અમે બતાવેલી સત્સંગની ધર્મ મર્યાદામાં રહેવું અને પોતાને જે ભગવાન અને સંતનો આશરો થયો છે એનું બળ રાખવું, ભગવાનના મહિમાનો વિચાર કરવો કે એ ભગવાન તો અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે, એ મને સાક્ષાત મળ્યા છે, એવી રીતે ભગવાનના મહિમાનું આશરાનું સંત એની પ્રાપ્તિનું બળ રાખી અને ધર્મ મર્યાદામાં રહેવું તો મહારાજ કે એમને પણ પહેલાં જેવી જ પ્રાપ્તિ થાય છે. એટલે હરિભક્તો બધા રાજી થયા કે આ વિકલ્પ આપણને હેઠ આવશે, પહેલું તો બહુ કઠણ પડે એવું છે. કારણ કે સહજ રીતે દેહ અને દેહના સંબંધીઓ સાથેનો નિત્ય વ્યવહાર પ્રસંગ હોય એટલે મમતા મૂકવી થોડી કઠણ પડે, પણ પ્રાપ્તિનો આનંદ એનો કેફ અને મહિમા એ પહેલાં બંધન કોઈ રીતે વિક્ષેપનું કારણ ન બને એ મહારાજે ઉપાય બતાવ્યો. મહારાજે સંતોને પ્રશ્ન પૂછ્યો કે વૈરાગ્ય ઉદય થયાનું કારણ શું છે, ત્યારે જેવો જેને ઉત્તર આવડ્યો એવો કર્યો પણ સમાધાન થયું નહીં. એ સંતોએ કીધું કે મહારાજ આપ જ એનો ઉત્તર કરો. એ વખતે મહારાજે એવું કીધું કે વૈરાગ્યનું કારણ તો સદગ્રંથ અને સત્પુરુષના વચન સાંભળીને જેને ચટકી લાગે. ચટકી એટલે ત્યાગ કરવાની તીવ્ર ઉત્કંઠા, એની એક ચોટ લાગે જીવમાં કે એક વખત એવું જ્ઞાન થયું સમજાયું, પણ એવી ચટકી ચોટ ફરીને પાછી ક્યારે ઉતરવી ન જોઈએ. દુઃખ દોષાનું દર્શનાર્થ જગત અને સંસાર અને વિષયમાં દુઃખનું દર્શન કરીએ, દોષનું દર્શન કરીએ એટલે એમાંથી વૈરાગ્ય થાય. સામાન્ય શાસ્ત્રનો આવો નિયમ છે. એથી ઉપર ઉઠીને મહારાજે થોડુંક એવું કીધું કે દુઃખનો સાક્ષાત્કાર તો બધાને થાય છે, બહુ સારી રીતે અનુભવ કરતા હોય તોય કંઈ બધાને વૈરાગ્ય થઈ જાય એવું નથી. વૈરાગ્યનું કારણ દુઃખ અને દોષનું દર્શન એટલું પૂરતું નથી, એ દુઃખ અને દોષનું દર્શન થયા પછી અંતરાત્મામાં જેની ચોટ લાગે છે ને એ ચોટ બોલાથી જુદું પાડવાનું કામ કરે છે. એને મહારાજે ચટકી કીધી કે આ ત્યાં હું નહીં અને હું ત્યાં એ નહીં, હવે મારે એ જોઈએ નહીં. એવી જે અંતરાત્મામાં ચિનગારી પ્રગટે ત્યારે આ જગતથી જુદું પડાય. અધ્યાત્મના સારરૂપ મહારાજે આ વચનામૃતની અંદર મુખ્ય ત્રણ બાબતો નૂતન વર્ષના દિવસે જે અધ્યાત્મનો ઉપનિષદ અને વેદાંતનો સાર છે ને એને મહારાજે સીધી સાદી ગુજરાતી ભાષામાં નિરૂપણ કરીને સમજાવી છે. એક તો ભગવાનની મૂર્તિનું ચિંતન અને સ્મરણ છે, બીજું વૈરાગ્ય એટલે આ જગતમાંથી છૂટવાનું છે, નાશવંતપણાનું સતત અનુસંધાન રહે, ભગવાનના સ્વરૂપનું મૂર્તિનું સતત આપણને અનુસંધાન અને ચિંતન રહે, ભગવાનની મરજી એ ભગવાનની મૂર્તિ છે, ભગવાનની આજ્ઞા ભગવાનની કથા એ ભગવાનનું સ્વરૂપ છે, મૂર્તિ છે. ત્રીજું કે આત્યંતિક કલ્યાણ કોને કહીએ, તો આત્યંતિક કલ્યાણના હેતુમાં મહારાજે પ્રકૃતિ પુરુષના કાર્યથી લઈ અને એ બધા જ એક વખત કાળનો કોળિયો બને છે. અક્ષર બ્રહ્મ એ પણ ભગવાનને આધીન છે. ભગવાનના મહિમાનો વિચાર કરીને ભગવાનનું યથાર્થ સ્વરૂપ કેવું છે એ સમજાય તો એની આત્યંતિક મુક્તિનું એ મુખ્ય સાધન છે. આજે નૂતન વર્ષનો પ્રારંભ થાય છે ત્યારે ઠાકોરજીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે શ્રીજી મહારાજે કારિયાણી ગામમાં જે પોતાની ભાવના નૂતન વર્ષે સંતો ભક્તોને વ્યક્ત કરી છે કે આ જગતનું પ્રધાનપણું આપણા જીવમાંથી ઓછું થાય, વિશેષ ભગવાનની મૂર્તિના ચિંતન પરાયણ આપણું મન હૃદય વૃત્તિઓ રહે અને આત્યંતિક કલ્યાણના સાધનરૂપ ભગવાનનું સ્વરૂપ નિરૂપણ જે મહારાજે કર્યું છે એવા સ્વરૂપની દ્રઢતા આપણા જીવનમાં થાય. સર્વ કર્મ ભાવનાઓ, ભાવ જીવન છે, કર્મ જીવન છે, વિચાર જીવન છે, ગુણ શક્તિ કલા કૌશલ્ય જે કાંઈ આપ્યા છે ભગવાને, એમણે આપેલી સંપત્તિ એ એમની પ્રસન્નતા માટે આપણે અર્પણ કરી આપણા જીવનને વિશેષ ભગવત પરાયણ બનાવીએ. બલિ મહારાજાએ આજના દિવસે વામન ભગવાનને પોતાનું સર્વ સમર્પણ કર્યું એટલે બલિ પ્રતિપદાનો દિવસ કહેવાય. ભગવાન રામચંદ્રજી વનવાસ પૂર્ણ કરીને રાવણ ઉપર વિજય મેળવીને અયોધ્યા પરત પધાર્યા. નગરજનોએ ભગવાનના આગમનના ઉત્સવની ઉજવણી કરી એ આ નૂતન વર્ષે. ભગવાન જ્યારે નગરમાં આવે છે ત્યારે એથી અધિક આનંદ બીજો કોઈ હોતો નથી. પરમ શાંતિનું સાધન પણ એ છે, સુખનું સાધન પણ એ છે. ભગવાનમાં જ્યારે આપણે જોડાઈએ છીએ ત્યારે ચૈતન્યનો સંબંધ એ ભગવાન સાથે જોડાય, કનેક્શન થાય ત્યારે ભગવાનના ગુણોનો આવિર્ભાવ પણ આપણી અલ્પ ચેતનામાં થાય છે. દર્શન કરવું એ માત્ર સ્વરૂપ દર્શન નથી પણ આખરે તો ભગવાનના સ્વરૂપમાં રહેલા દિવ્ય ગુણોને પોતાની ચેતનામાં આવિર્ભાવ કરવો, સ્વીકાર કરવાની એક પ્રક્રિયા છે. વિચારો દ્વારા, કર્મ દ્વારા, ભાવના દ્વારા એ ભગવાનના સ્વરૂપની ભાવનાઓ ગુણો એને આપણી ચેતનામાં ઝીલીએ એ સાચા અર્થમાં ભગવદ્ દર્શન છે. આપણું દર્શન સુંદર બને, ભાવ જીવન આપણું પવિત્ર અને સુંદર બને, સાથોસાથ કર્મ અને વિચાર જીવન પણ આપણું સમૃદ્ધ અને પવિત્ર બને. બલિ મહારાજના આજના દિવસના સમર્પણને યાદ કરીને એમણે ત્રણ ડગલા વામન ભગવાનને પૃથ્વીનું દાન આપવાનો સંકલ્પ કર્યો. ભગવત કર્મમાં વિરોધ કરનારા શુક્રાચાર્ય ગુરુએ ના પાડી છતાંય ગુરુની પણ અવગણના કરીને ભગવત કર્મમાં પોતે સમર્પણ કર્યું. આ એ બતાવે છે કે ભગવાનના સેવા ભક્તિમાં વિરોધ કરનારા હર કોઈ હોય એને અળગા કરવા એ પણ એક પ્રકારની ભક્તિ છે. નહીતર સિદ્ધાંત એ છે કે ગુરુ દેવો ભવ, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. તો એ બલિ મહારાજાએ શુક્રાચાર્યનો ત્યાગ કર્યો હતો, પ્રહલાદજીએ પિતાનો ત્યાગ કર્યો હતો, ભરતજીએ માતાનો વિરોધ વેઠ્યો હતો, ગોપીઓએ પરણેલા પતિનો ત્યાગ કર્યો તો એ શાસ્ત્રમાં કોઈ જગ્યાએ એને નિંદા કરી નહીં. શું કામ? કારણ કે ભગવાન પાત્ર એવું છે. જીવ પ્રાણી માત્રના ચૈતન્યમાં ભગવાન એ વાસ કરીને રહ્યા છે, જીવના સાચા સગા એ છે, એની સાથે જ્યારે સંબંધ બંધાય ત્યારે આ જગતના સંબંધો બધાય ગૌણ થઈ જાય છે. બલિ મહારાજાએ 3 ડગલા પૃથ્વી અર્પણ કરી, 1 ડગલાથી ભગવાને ધરતી માપી, બીજું પગલું આકાશમાં મૂક્યું, ત્રીજું ક્યાં મૂકું એવું કીધું. ત્યારે બલિ એવું કીધું કે આપ મારું શરીર પંચભૂતનું છે તો એની ઉપર આપ મૂકો, અને ચરણ પ્રસ્થાપિત કરી અને બલિને પાતાળમાં પહોંચાડ્યા. વ્યાસ ભગવાને એનો અધ્યાત્મ અર્થ એવો કર્યો કે પોતાનું હતું એ આપ્યું. હંમેશા સ્વસર્જનની અંદર વ્યક્તિને મમતા હોય છે, એટલે બધું લઈ આપીને ભગવાનને મમતા અર્પણ કરી કે મારું જે છે એ બધું તમને અર્પણ કરું, મમતાનું સમર્પણ કર્યું. અને આ શરીર છે, હું છું, એમાં હંમેશા વ્યક્તિને અહંભાવ હોય છે. પોતાનું જે હતું એ બધું અર્પણ કરીને મમતા અર્પણ કરી, અને પોતાને અર્પણ કરીને અહંતા અર્પણ કરી. સમર્પણમાં મોટામાં મોટું સર્વ પ્રકારનું શ્રેષ્ઠ સમર્પણ છે એ અહંતા અને મમતા. બલિ મહારાજાએ પોતે અને પોતાનું જે હતું એ બધું ભગવાનને અર્પણ કર્યું, એટલે સર્વ સમર્પણની પ્રેરણા આપતું આ પર્વ છે. અહંતા અને મમતાને ઠાકોરજીના ચરણોમાં સમર્પણ કરવામાં આવે તો એ આપણી ભક્તિરૂપ સર્વકર્મ બને, અને ભગવાનની મૂર્તિના ચિંતવનમાં વિક્ષેપનું કારણ મમતા અને અહંતા છે, એ મૂર્તિનું અખંડ ચિંતવન કેમ રહે? બોચાસણના કાશીદાસભાઈએ પ્રશ્ન કર્યો અને મહારાજે એવું કીધું કે મમતા રહિત જે થાય છે તો એને જરૂર ભગવાનનું સ્વરૂપનું ચિંતવન, મૂર્તિનું ચિંતવન થાય છે. ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને વિશેષ મહારાજ અને એમના લાડીલા સંતોમાં મમતા થાય, પ્રીતિ થાય, એમનો મહિમા વિશેષ આપણા હૃદયમાં દ્રઢ થાય એવી પ્રાર્થના કરીએ. સાથે સંકલ્પ કરીએ આ જગતના નાશવંતપણાનો કાયમને માટે આપણે નિત્ય વિચાર કરતા થઈએ. આ વિચારોના પરિવર્તન દ્વારા જીવન પરિવર્તનની એક પ્રક્રિયા છે. વર્ષ બદલ્યું, નૂતન વર્ષનો પ્રારંભ થયો, એમ આપણા નૂતન જીવનનો પણ વિશેષ પ્રારંભ થાય. નિત્ય આત્માના અનુસંધાન રાખીએ, ભગવાનના સ્વરૂપનો અનુસંધાન આપણને વિશેષ દ્રઢ થાય, અને સાથે કંઈક અંશે મહારાજને ન ગમતું હોય એવું આપણે જાણે અજાણે થતું હોય તો એને આજથી એવું કરવાનું બંધ કરી અને એ જે જોવા જેવા જોવા માગે છે એવા આપણે થઈએ, એમની આજ્ઞાપરાયણ આપણું જીવન બને એવા શુભ અને પવિત્ર વિચારો સાથે આ નૂતન વર્ષનો પ્રારંભ કરીએ. મહારાજ આપણને એ માર્ગે ચાલવાની શક્તિ સમજ અર્પણ કરે એટલી પ્રાર્થના સાથે નૂતન વર્ષના પ્રારંભે પૂજ્યપાદ લક્ષ્મીનારાયણ દાસજી સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ મંગલ પ્રારંભે રૂડા આશીર્વાદ પાઠવશે પૂજ્યપાદ લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી. સહજાનંદ સ્વામી મહારાજની જય. આ વર્ષ નહીં તો તેને વર્ષના સૌને જય સ્વામિનારાયણ. મધ્યનું અંત્યનું 30 વર્ષ અમારે કહીએ છીએ, આ 5 વાતોને અનુસાર અમારે રહીએ છીએ નિરંતર. પહેલું, આપણે દેહ મૂકી જરૂર મરી જવું છે, વિલંબ જણાતો નથી તો મારે વૈરાગ કીધો હો, મહારાજ કહે બીજું આટલું કામ કર્યું, આ કરવું બાકી છે, એ કરવું છે. ત્રીજો મહારાજ કહે છે મારા મનમાં વાસના છે કે નથી, ટળી તો ગઈ છે, એ ક્રિયા કેમ થાય? જખે ન ટળી હોય તો અણવિશ્વાસ. ચોથો મોટા સંતો હો મોટા સામે જવાને વાસના છે કે ટળી ગઈ છે એ જીવા કરવાનું. પાંચમો મહારાજ એ કહે છે કે જો હું મનને ઉદાસ કરું તો ક્યાં જતું રહે? હવે ઉદાસ કરતો તે મનને હું મારા યોગમાં એટલા બાય ભાઈ સંતો ભજન કરે છે, એ આનંદ થાય છે. અને બીજો જીવનનો જ લાભ છે, ભજન થાય જીવનનો એ લાભ કીધો મારે જેવો. તો જુઓ આ નવું વર્ષ બેસે જાણો છો 2077નું, આ વર્ષ સૌને લાભદાયી શાંતિપ્રદ આરોગ્યપ્રદ બની રહે, કોરોનામાં રક્ષા થાય એવું ઈચ્છીએ છીએ આપણે. અને બીજું ભગવાનનું ભજન થયા કરે, ધર્મ ધગસ વધે, અને કુટુંબીમાં જે સ્નેહ છે એ તો રહેવાનો છે ભાઈ. વૃદ્ધો જે છે એને માટે છે ખાસ, વૃદ્ધો થયા હોય એને ક્યાં બહુ જીવવું છે, છોડો નજીક આવી ગયો છે, જેમ ને એને છોટા શીખવું જોઈએ. મમતા જે છે તમે જાણો છો, આવ્યો તમે તો આવી ગયો, ઘણા દેવપુર ધીરજ આપણે પશુમાં પક્ષીમાં ધીરજ છે, એ મા બાપ ત્યાં હશે, સંતો ત્યાં હશે કે નહીં હોય, હશે એ તો ભૂલાઈ ગયા, પડદો પડી ગયેલો ભૂલાઈ ગયા છે અજ્ઞાનથી. ભગવાનની દયા મોટી છે, યાદ હોય તો મારી દે એમ જ્યાં. હવે આ જે છે આ સંબંધીઓ છે એ જ્ઞાનથી થોડા ભૂલવા જોઈએ, ટ્રાય કરવી જોઈએ, થઈ શકે, અઘરું કાંઈ છે નહીં કાંઈ. હવે ધીમે અમારે જવું છે ભગવાનમાં પ્રીતિ જાગે તો બધું ભાગે, ભગવાન પ્રીતિ થાય એવું ને માં ભગવાનમાં દ્રઢતા થાય એના સ્વરૂપમાં, એ જ કલ્યાણ કીધું મહારાજ. જો ભગવાનની મૂર્તિ ચિંતામાં જોડી કીધી મહારાજે, એમાં લગ્ન લાગે ધીમે ધીમે, અભ્યાસથી અશક્ય નથી કાંઈ, શક્ય છે, પ્રયાસ જોઈ, ધીમે ધીમે સફળતા મળે જ. લગ્ન સાચી હોય, ધગસ હોય, ખપ હોય, ભગવાન જાણે અને ખપ છે, ભગવાન પ્રેરણા કરે, ધીમે ધીમે અડગું થાય. વૃદ્ધો હોય એના માટે તો હાથ પડવા આવી છે ભાઈ, અમારી જેમ જાગતા રહેવું જોઈએ, નહીં તો પાછા આવવું પડે ફરીથી, સમય કેવો હોય જાણતા જ શું હોય. એટલા માટે નવું વર્ષ છે, સૌને પ્રેરણા મળે, અને કંઈક કંઈક આગેપાસ થતી હોય આજ્ઞામાં એ જોઈએ આપણે કે આટલું ઓછું મારે પડાય છે, આટલું આમ થાય છે, હવે ન થાય તો કરીએ પ્રયત્ન. તો આ જાગતાનું છે, આપણું નામમાં મેળવાનું આ સમય છે. નામો કેમ મેળવો, નામો મેળવો છો વ્યવહારનું, એમ જીવનનું નામો, જીવન આપણું છે, કાંઈક ઊંચું આવવું જોઈએ થોડુંક ભગવાનને માર્ગે પરોપકારમાં ભજન સ્મરણમાં, અને ઊંચું આવે મને ટ્રાય જોઈ, પ્રયત્ન જોઈ, ખપ જોઈ, આગ્રહ જોઈ, લાગે ચટકી એ બધું થઈ શકે હો, એ મારે આ કરવું છે, એ ધગાસ એવો આશય તો એ થાય, જરૂર થાય. ભગવાનના ભક્તો છો, સમજો છો, શાણા ભગવાનના પ્રીતિ છે, તો આવ્યા હજુ બધા બધા કંઈક હોય ઓછું તો ધ્યાન રાખવાની વાત છે બધી. આ તો કોઈ કંઈ વ્યસન મળી ગયું હોય એ છૂટી જાય, છોડવું હોય તો ફોસી છૂટે, અને ફોસી હોય તો હવે માં ન છૂટે, અરે શું ન છૂટે, આગ્રહી હોય, ધગસવી હોય, બધું જો જાય, અઘરું કાંઈ છે જ નહીં, ખપ હોવો જોઈએ, ખપ આગ્રહ પ્રયત્ન હોય બધું થઈ શકે છે, બધું શક્ય છે. ડાયા ભગવાનના ભક્તો છે, બહુ જોવા જોવા કાંઈ જરૂર નથી, કાંઈ છે નહીં, કાંઈ મમતા છે ભગવાનમાં રહીએ, એ વાત મોટી છે હો. મમતા જે બનતા હેતનો ઠેકાણો ભગવાન છે, આપણે આત્મા છે, એ માનીએ સંબંધીમાં આત્મા જે વિચારની કોઈ બાંધીએ બધું થઈ શકે. ભગવાનના સંતો પેલું આપણે રહેવાનું છે એ મૂક્યા પછી, અને જે સંબંધીઓ છે એ તો અહીં પૂરતા છે ભાઈ. એટલો ખરું મમત્વ સંબંધીઓ હોય કે ભગવાનનો ભક્ત થાય, દીકરો હોય દીકરી હોય સત્સંગ રાખે એટલો વાંધો નથી અમારે. એટલું મમત જરૂરી છે કે ભગવાનને માર્ગે વળે, કંઈક કરે સારો થાય, એ વાંધો નથી, એ બધું તો ઠીક છે. તો ક્યાં કરવા જોઈએ સમજવું છો, સૌ કોઈને આ નૂતન વર્ષ લાભદાયક નીવડે, આરોગ્યવત નીવડે, શાંતિવત નીવડે, ભગવાન પ્રાર્થના. સજાન સ્વામી મહારાજ નૂતન વર્ષે પૂજ્યપાદ લક્ષ્મીનારાયણ સ્વામીએ આપણા જીવનને વિશેષ સારું કરવા માટે ખૂબ સુંદર મીઠી યાદી આપી. સંતોના હૃદયમાં તો દિલમાં દયા છે. સારા સજાવી, ગુણિયલ બનાવી, મહારાજને ગમતા એવા કરી ઠાકોરજીના ખોળામાં આપણને અર્પણ કરે, મીઠી કડવી વાતો કરીને પણ આપણા રોગને ટાળે એવી યાદી સંતો આપતા હોય. નૂતન વર્ષના મહારાજના અમૃત વચનો શ્રવણ કરી, સત્સંગનું શ્રવણ કરી દિવ્ય જીવનની પ્રેરણા લઈ આપ સગા સંબંધીઓને ત્યાં આજે મળવા જતા હો, પણ વર્તમાન પરિસ્થિતિનો બધાને ખ્યાલ છે. સેલ્ફ અવેરનેસ, પોતે જ પોતાની સેફટીનો વિચાર રાખવાનો, ખાસ ભૂલાઈ ન જાય એનું અનુસંધાન રાખવું. એમાંય કાલે હરિભક્તો મને કહેતા હતા, મને કે કાલે હરિભક્તો આવે મળવાનું તો સંતોને સ્પર્શ ન કરે, નજીક ન જાય, ખાસ ખ્યાલમાં રાખજો. બધા જાગૃત છો, સંતોના દૂરથી દર્શન કરી પ્રણામ કરી આપની ભાવના મુજબ દંડવત દૂરથી કરી લેવા. દર વર્ષે તો આ સંતોને ભેટીને બાથમાં લઈને કેટલાક પ્રેમી ભક્તો હોય તો વળી સંતોને આખે આખા ઊંચકે, પણ કોરોના આ વખતે એ અવસર નહીં આપે. પણ હૃદયના ભાવથી માનસ ભાવે જરૂર વંદન કરજો, ભેટજો. અહીંથી સંતો પ્રસાદ આપશે, ભગવાનનો પ્રસાદ લઈ અને પછી છૂટા પડજો. પરસ્પર એકબીજા હરિભક્તો પણ ભેટવાનું કે મળવાનું ન રાખવું, પણ હૃદયના ભાવથી હાથ જોડી અને વંદન કરવા, પ્રણામ કરવા અને સંતોને દંડવત કરી અને પછી બધા ભક્તો દર્શને નીકળશો. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સજાનંદ સ્વામી મહારાજ. કેલેન્ડરો કેલેન્ડરો ક્યાં રહેશે વાલા ભક્તો? નૂતન વર્ષના કેલેન્ડરો ગુરુકુલ દ્વારા પ્રકાશિત થયેલા છે, તો ત્યાં અહીંથી પ્રસાદ લઈ અને મંદિરના આગળના ભાગે કેલેન્ડરો સ્વયંસેવકો આપશે. ખાસ પરિવારના 4-5 સભ્યો આવતા હોય તો એમણે જરૂર ન હોય તો બધાએ કેલેન્ડર ન લેવું, જેથી કરીને બીજાને એ આપી શકાય અને એમને પણ નિત્ય દર્શન થઈ શકે, ઉપયોગમાં લઈ શકે આખું વર્ષ દરમિયાન. એટલે જે ભક્તોને જરૂર ન હોય એ ન લેશો, અને જાજા પરિવારના સભ્યો હોય તો એકાદા સભ્યએ કેલેન્ડર ત્યાંથી લેવું. એવા સંત વિનાશાચી કોણ કહે, એવા સંત વિના સાચી કોણ કહે, સાચા સુખની વાત સાચા સુખની વાત, દયા રહે છે જેના ધલમાં, નથી ઘટમાં ઘાત નથી ઘટમાં ઘાત, સંત વિના સાચી કોણ કહે, જેમ જનની ને હૈયે હેત છે, જેમ જનની ને હૈયે સૂતને સાથ સદા, સૂતને સાથ અરોગી કરવાર ભકને, પાયે કડવે રાખવાથ ક્વાયે કડવે રાખવા, સંત વિના સાચી કોણ કહે, ભરે ભારે ચટકો, જે મભમરી ભરે ભારે ચટકો, પલટાવાઈયળનું અંગ પલટાવાઈયળનું, સંત વચન કટુ કહે, અપવા આપણો સંગ અપવા આપણો રંગ, સંત વિના સાચી કોણ કહે, એવા સંત વિના સાચી કોણ કહે, જાણો સંત સગા છે સહુના, જાણો સંત સગા છે સહુના, સંત સગા છે સહુના, જાણો સંત સગા છે સહુના, સંત સગા છે સહુના, જ જાણો સંત સગા છે સહુના જીવ જરૂર જાણ જીવ જરૂર જાણ નિષ્કોળાનંદ નિર્ભય કરે આપે પદ નિરવાણ આપે પદ નિરવાણ સંત વિના સાચી કોણ કહે એવા સંત વિના સાચી કોણ કહે સંતતે સ્વયં હરિ જેના મુખ મામુખ મહારાજનુ જેના વેણ માવાલાના વેણ સંતતે સ્વયં કાન મા કાન છે કૃષ્ણ જેના શિકાનાથ સંત તે સ્વયં જેની જીભ માજે ભાજે જેના હાથ મહારીના હાથ સંત તે સ્વયં નારદય મારદય રીત અણુ જેના પાવમાં પ્રભુ ના પાવ સંત તે સ્વયં સહજ સમ અવ સંત તે સ્વયં હરિ એમ સંત મારયા છે શ્રી હરિ માટે સંત છે સુગનો ધામ સંત તે સ્વયં હરિ ધર્મ ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન જે તેને રહેવાનું સંત છે ઠામ સંત તે સ્વયં સંત શિરો મણિ ક્યા ભાસંત શિરો મણિ ક્યા સંત તે સ્વયં હરિ એવા કહે નિષ્કોળાનંદ એને સંગે ઉગે અંતરે આનંદ સોર સંત તે સ્વયં હરિ ધન્ય ધન્ય સંત સો જાણને ધન્ય ધન્ય સંત સો જાણને ધન્ય ધન્ય સંત સુ જાણને ધન્ય ધન્ય સંત સુ જાણને જેનો લટી પલટો આપ સંત તે સ્વયં હરિ ઓ સંત તે સ્વયં હરિ હે સંત તે સ્વયં સહજાનંદ સ્વામી મહારાજની જય.